અને દાસ્ય નિભાવવું ખાલી વિધિના. મારા એક ઓળખીતા સિતાર વગાડનારા છે, તો એ મને કહેતા હતા કે અફઘાનિસ્તાન ગયા તો અફઘાનિસ્તાનમાં તે વખતે ત્યાં રાજા હતા જહુર શાહ, એમણે કહી દીધું કે હિન્દુસ્તાનથી કલાકાર આવી રહ્યા છે, એમને કોઈ પણ વાતની તકલીફ ન થાય એની તમે કાળજી લેજો, નહીં તો તમને નોકરીમાંથી કાઢી દેવામાં આવશે. એમને બિચારાને એવી મુકાણ થઈ ગઈ કે એ કોઈને કહે કે પાણી પીવું છે તો જે નોકરને બોલાવે એ બોલાવતાની સાથે જે કહેતાની સાથે યસ સર કરીને ચાલ્યો જતો, પછી અડધે રસ્તેથી પાછો આવતો, પછી શું આજ્ઞા કરી તમે? અરે ભાઈ, તો જતા પહેલાં પૂછી લેતું, બોલે અમારા શહેનશાહે આજ્ઞા કરી છે કે જે કામ કે તરત જ કરો, દોડો. તો એ દોડતો પહેલાં ને પાછો આવીને પૂછતો કે યસ સર, આપે કઈ બાબતની આજ્ઞા? કે ભાઈ પાણીનો ગ્લાસ માંગ્યો તો તે તરફ દોડીને કેમ ગયો, અહીંયા જ આપી દે. ના સાહેબ, શહેનશાહે આજ્ઞા કરી છે કે દોડો, કોઈ પણ કામમાં વિલંબ ન થવો જોઈએ, અમારા બહુ પ્રિય ગેસ્ટ છે. તો દાસ્યમાં શું છે? વિધિનું બંધન છે. બહુ એક બહુ મજેદાર તમને વાત બતાવું. જોધપુરના દરબારે હોટલ ખોલી પોતાના પેલેસમાં. હવે અંગ્રેજો આવવા માંડ્યા એમાં, તો એમના ખાતરદારી કરવા માટે બધા પુરાના સ્ટાફને ભેગા કરીને એમણે કહ્યું કે જો સવારે જ્યારે પણ કોઈ હોટલમાં આવે ગેસ્ટ તેને ગુડ મોર્નિંગ કહેવું, બપોર હોય ત્યારે ગુડ આફ્ટરનૂન કહેવું, સાંજ થાય ત્યારે ગુડ ઇવનિંગ કહેવું, પછી લાસ્ટ જ્યારે એમને જે કોઈ કામ કરતા હો તમે એ પછી તમે નીકળો ત્યારે ગુડ નાઇટ કહીને આવવું. એમણે કહ્યું વા, રૂકેશું. પેલો કંઈક અંગ્રેજ ટુરિસ્ટ ત્યાં ગયો, એને કંઈક જરૂરત હતી એટલે એને પેલી ઘંટડી વગાડી. ઘંટડી વગાડતા જ સામેવાળા રિસેપ્શનિસ્ટે કહ્યું કે સવાર હોય તો તમને ગુડ મોર્નિંગ, બપોર હોય તો તમને ગુડ આફ્ટરનૂન, સાંજ હોય તો તમને ગુડ ઇવનિંગ, અને રાત પડી ગઈ હોય તો ગુડ નાઇટ. એને કહ્યું શું કહ્યું? અને બોલે એ જ કે સવાર હોય તો તમને ગુડ મોર્નિંગ. ભાઈ આ અર્થ નથી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગનો. પણ ન સમજે તે ન જ સમજે, સમજે જ નહીં હો. જેને ન સમજ પડે ને ન જ સમજે, એમ આપણે લોકો ન સમજીએ ન સમજીએ, બધી વાતો કરીએ પણ મૂળ મુદ્દો ન સમજીએ કે ઘર સેવા કરવી છે તો બધું જ સરળ છે અને ઘર સેવા નથી કરવી તો કેટલું બધું અઘરું છે. બધી જ પાંચે વાત એકસાથે કહેવી પડશે પણ ન સમજે. તો જે મહાપ્રભુજીએ છૂટ આપી છે એ પણ જેનાથી શક્ય હોય એના માટે બહુ સરસ છે. હવે કોઈને કોને સમજ ન પડે, સમજવું હોય તો ભાઈ સવારે ગુડ મોર્નિંગ કહેવું, બપોરે ગુડ આફ્ટરનૂન કહેવું, પણ પહેલાં રિસેપ્શનિસ્ટ ના, એમને કેમ કે કલ્ચર નહીં ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ કહેવાની, એટલે ટેલિફોન ઉઠાવતાની સાથે જ પાંચે પાંચ ગુડ કહી દીધા. એક ગુડ તમે કહો છો, અમે પાંચે ગુડ તમને આપી દઈએ, પછી શું જોઈએ. એટલે માણસની કોઈક સમજની લાચારી હોય છે, જે સમજની લાચારી ભાવની લાચારી હોય છે, ક્રિયાની લાચારી હોય છે, તે લાચારીના કારણે માણસ કોઈ કાર્ય કરતો હોય છે. એટલે શરણાગતિમાં પણ સરળતા છે અને ભક્તિમાં પણ કઠિનતા છે, અને ભક્તિમાં પણ અપ્રિયરિત પ્રિયકરણ જો તમારા હૃદયમાં પ્રેમ હોય તો સરળતા છે અને વિધિ વિધાનની કઠોરતા પણ છે. પણ પ્રશ્ન સરળતા અને કઠોરતાનો પ્રશ્ન નથી. જે સાધના તમે કરી રહ્યા છો એ સાધનાનું રહસ્ય સમજવાની તાતી આવશ્યકતા છે, અને શરણાગતિમાં આપણે એ સાધનાના રહસ્યને સમજવાનો પ્રયાસ કર્યો છે. તેથી સહુજ શરણાગતિના ચર્ચાકારોએ જે ઉમળકાથી ને જે નિષ્ઠાથી શરણાગતિમાં ભાગ લીધો એ ખરેખર શ્રી મહાપ્રભુજીની આપણા સહુ ઉપર મોટી કૃપા છે. અને આશ્રયનો પદગાન કરીને હા અડધો કલાક બાકી રહ્યો છે, તો હવે શરદબા કહે છે કે જેને આ ચર્ચા સભાની બાબતમાં જે કંઈ અભિપ્રાય આપવો હોય આ મંચ ઉપર બેઠેલા ચર્ચાકારોએ, તે પોતાનો સંક્ષેપમાં બે ચાર વાક્યોમાં અભિપ્રાય આપશે. ત્યાંથી શરૂ કરશો તો અહીંયા સુધી પહોંચી જશો. મંચ ઉપર બિરાજેલ આચાર્ય વૃંદના ચરણારવિંદમાં દંડવત. પુષ્ટિ અસ્મિતા શિબિર ચિંતન શિબિરનું આ ત્રીજું ચરણ છે. વર્ષો વર્ષા થઈ રહી છે, ઉત્તરોત્તર આ શિબિરમાં સારા એવા વૈષ્ણવો ભાગ લે અને મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણે સૌ સમજીએ અને મહાપ્રભુજી આપણા પર એવી કૃપા કરે કે તેને આચરણમાં લાવવા માટે આપણને સક્ષમ બનાવે. પરમ પૂજ્ય આચાર્યવર્યોના ચરણારવિંદમાં દંડવત. જે એક ગુરુ શિષ્યના સંબંધની વાત કરી હતી કે સંપ્રદાય ગુરુ શિષ્યના આત્મીય સંબંધથી બંનેના એકબીજાના કર્તવ્ય અને અધિકારથી જીવંત રહે છે અને ફૂલ્યો ફાલ્યો રહે છે એ આપણે ખરેખર એના મૂર્ત સ્વરૂપમાં આ ચિંતન શિબિર થકી જોઈ રહ્યા છે. અને આટલો સમય સુધી બધા સભાસદોને મારો આગ્રહ છે કે અડધો કલાકમાં કંઈ ખાટું મોડું નહીં થઈ જાય, આશ્રય પદનું ગાન કરીને આપણે આપણી જે પરમ પ્રણાલી છે તે અનુસાર આનું સમાપન કરશું ત્યાં સુધી શાંતિથી બેસી જાઓ. અને કિશનગઢમાં જ્યારે શિબિર યોજાઈ હતી ત્યારે શિબિરાર્થીઓના પ્રતિભાવમાં એક સુંદર વાત આવી હતી, એ જ વાતને હું અહીંયા દોહરાવું છું કે ભાઈ મહાપ્રભુજી જ્યારે સ્વરૂપ પ્રકટ હતા ત્યારે આપના પ્રમેયબલથી અને સ્વરૂપ બલથી જીવોનો ઉદ્ધાર કર્યો હતો, પણ અનવતાર કાલમાં આપણી પાસે આ એક જ રસ્તો છે કે મહાપ્રભુજીની વાણીનો જે વેણુનાદ છે એ આપણને આપણા આચાર્યો દ્વારા પ્રાપ્ત થાય અને સાચા અર્થમાં આપણે નાદ સૃષ્ટિનું જે આપણને લેબલ અથવા તો જે નામ મળ્યું છે આપણે સાર્થક કરીએ મહાપ્રભુજીના વેણુનાદ દ્વારા મહાપ્રભુજીના વચનોને સમજીને જીવનમાં આચરીને આપણે ચરિતાર્થ કરીએ. શ્રી આચાર્ય ચરણ અને પૂજ્ય શ્રી શ્યામાનંદજી અને અન્ય ગોસ્વામી બાળકો અને વૈષ્ણવો ઉપસ્થિત બધાને ભગવત સ્મરણ અને દંડવત પ્રણામ. પહેલી વાત તો એ છે કે આટલો બધો સમુદાય વૈષ્ણવ સમાજ છે અને અત્યારે ઉપસ્થિત ગોસ્વામી બાળકો એ બંને વચ્ચે જે મોટે ભાગે અત્યાર સુધી જોવામાં આવે છે કે કોમ્યુનિકેશન ગેપ એ દૂર થવામાં આટલી બધી આવી વિરાટ ચિંતન શિબિર અને અન્ય શિબિરો મોટે ભાગે ખાસ એનું કારણ બને છે અને એટલાથી મને ખુશી થાય છે કે આટલા વૈષ્ણવ સમુદાયને આ લાભ મળ્યો અને પુષ્પી અસ્મિતા અભિયાનના એક કાર્યકર તરીકે અને રાજકોટ વૈષ્ણવ સમાજ તરફથી એક વૈષ્ણવ તરીકે પણ હું આપ સૌનો અને પ્રત્યક્ષ જે અત્યારે ઉપસ્થિત વૈષ્ણવ છે એ બધાનો આભાર માનું છું અને વૈષ્ણવ તરીકે કૃતાર્થતાની લાગણી અનુભવું છું અને જે કાંઈ મને અત્યારે શરણાગતના વિષય સંબંધમાં જે કાંઈ મહાત્મ્ય જાણવા મળ્યું અને એ મહાત્મ્ય કેવળ શરણાગતિ વિષય છે એ મોટે ભાગે સામાન્ય વૈષ્ણવથી લઈને મોટા સુધીને મહાત્મ્યની જાણ નથી હોતી, તો એના માટે કેવળ શરણાગતિ વિષયક જે કાંઈ આચાર્ય ચરણના ઉપદેશ છે એ સિવાય પરવર્તી આચાર્ય ઉપદેશ છે અને અત્યાર સુધી ઉપદેશ છે એના માહિતી માટે એક અલગ ગ્રંથ અને એના જે જે કાંઈ સાધના પ્રણાલી આવતી હોય જેમ સપ્તવિધ ભક્તિ કીધી તો એના માટે પણ એક ગ્રંથ પ્રાપ્ત થાય તો મને બહુ જ ખુશી થશે અને અધ્યયન અધ્યાપનમાં અમને પણ સરળ પડશે, કારણ કે મને પણ પોતાને એ શોખ છે કે જેમ પરેશભાઈએ કોઈકે કહ્યું કે ચાર ધોરણ ભણ્યો હોય તો ત્રીજા ધોરણને ભણાવી શકે તો મને પણ પોતે ખુશી થશે કે જે આ કાર્યક્રમમાં હું સહાયક થઈ શકું. જય શ્રી કૃષ્ણ. મંચ પર બેઠેલા તમામ આચાર્યગણ અને ચરણારવિંદના મારા દંડવત. આ શિબિર પછી આપણે એક વસ્તુ તો સમજી ગયા છીએ કે આ માર્ગ મારો કે તમારો નથી પણ આપણા બધાનો પુષ્ટિ માર્ગ છે, જેથી કરીને આ આપણા બધાનું એક કર્તવ્ય બને છે કે જે મહાપ્રભુજી જેમ પ્રતિકભાઈએ સવારના કીધું હતું કે મહાપ્રભુજીએ જે શુદ્ધ અને સ્વચ્છ પુષ્ટિમાર્ગ તળાવનું સ્થાપન કર્યું હતું એની ઉપર જે અત્યારે સાર જામી ગઈ છે એ આપણા બધાનો કર્તવ્ય બને છે. આ સભામાં બેઠેલા તમામ વૈષ્ણવોનો આચાર્યગણોનો બધાનો કર્તવ્ય બને છે કે એ સારને આપણે હટાવવાનો પ્રયાસ કરીએ અને જ્યાં સુધી એ સાર કમ્પ્લીટલી હટી નથી જતીને શુદ્ધ પુષ્ટિમાર્ગી તળાવ આપણે જોઈ નથી શકતા ત્યાં સુધી આપણો પ્રયાસ થાક્યા વગર જારી રહે. આપણે વચ્ચે થાકી જઈએ અને પછી આ શિબિર પછી આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ શિબિર થાય અને એક વર્ષનો ગેપ લઈ લઈએ કે હવે ચાલો નેક્સ્ટ ટાઈમ મળશું તો મારા ખ્યાલથી એ અનુચિત રહેશે. થેન્ક યુ. અહીં બિરાજતા શ્રી આચાર્યને મારા દંડવત પ્રણામ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ શિબિર પહેલાં મને પુષ્ટિમાર્ગ વિશે જોઈ તો કેટલા બધા સવાલો મનમાં ઊભા થતા કે આસું આસું, પરંતુ મેં જ્યારે આ શિબિરમાં મેં એટેન્ડ કરી તેમજ આ જે પુષ્ટિ માર્ગે જે આ ચર્ચા વિચારણા થઈ એમાં મારા ઘણા પ્રશ્નોના સવાલ મને મળી ગયા. આજે પણ મારા મનમાં ઘણા બધા સવાલ હતા, પરંતુ શ્રી આ જે કૃપા કરી આજે એમની મેં તો સવાલ આજે નથી, પણ મને અજાણ્યા એમ મળી જ ગયા મારા સવાલનો જવાબ બધા. તેથી એ બધાને એમ બધાની બાબતમાં હું એમ જ માનું છું કે બધાના સવાલ મને એમ લાગે છે કે જે જે આપણને આપી દીધા છે, જે જેના આપણે એટલી બધી કૃપા કે અહીં રાજકોટમાં અહીં શિબિર કરી આપણે વૈષ્ણવોને ખૂબ લાભ આપ્યો. બસ મંચ પર બિરાજે આચાર્ય ગણકો મેરા દંડવત પ્રણામ. ઇસ તરીકે કે જો શિબિર ચિંતન શિબિર હૈ વો મેરે કો લગતા હૈ કે હર જગહ આયોજિત કરને ચાહીએ, ચાહે વો કોઈ ભી સ્થાન હો જહાં અગર પુષ્ટિ માર્ગ કે પ્રતિ અગર અપની નિષ્ઠા હૈ તો સભી કો આગે આકે ઇસમેં પ્રયાસ કરને ચાહીએ, ઓર અગર કોઈ ભી પ્રકાર સે પ્રયાસ કરના મતલબ યોગદાન દેના ચાહીએ કે ભાઈ કહાં હમ ઇસ તરીકે કે શિબિર આયોજિત કર સકતે હૈ, ઓર સાથ મેં અગર કોઈ પાઠશાલાએ વગેરે આયોજિત હો સકતી હૈ કહીં પે ભી ચાલુ કર સકતે હૈ તો ઉસકે લિયે ભી આગે બઢના ચાહીએ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. ઓર યહાં ઉપસ્થિત સભી આચાર્યવર કો મેરે નમન. ઓર યે શિબિર સુ યે ચિંતન શિબિર સુ જો ઉપદેશક વર્ગ હૈ ઓર અનુયાયી વર્ગ હૈ ઇનકો સંમિલિત હુઓ હૈ તો યાસુ સબસે બડો લાભ યહી હૈ કે શ્રીમદ આચાર્ય ચરણ કે વાણી કો અપન અવગાહન કર સકે હૈ ઓર જો ભી કુછ અપને યહાં સિદ્ધાંત સીખો હૈ વાકો અપને અંતઃકરણ મેં સ્થાન કરે. યાસુ જો અજ્ઞાન હૈ અબ સિદ્ધાંત રૂપી જો અજ્ઞાન હૈ વાકો અસ્ત હો સકે. બિલકુલ વાહી પ્રકાર સુ જૈસે સૂર્ય ઉદય હોવે સુ અંધકાર કો નષ્ટ હોવે હૈ, વૈસે હી અપને હૃદય મેં શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણ કે વાણી કે સિદ્ધાંત રૂપી જો સૂર્ય વાકો ઉદય હોવે ઓર વાસુ અજ્ઞાન કો અંત હોય. લેકિન સબસે બરો યામે યે ફરક હૈ કે જબ લૌકિક મેં સૂર્ય ઉગે હૈ તો વાકો અસ્ત હોય, લેકિન જબ મહાપ્રભુજી કે વાણી રૂપી જો સૂર્ય કો ઉદય હોય ગો તો વો કભી અસ્ત નહીં હોય. એસી મેરી આચાર્ય ચરણ કે ચરણ કમલ મેં વિનંતી હૈ. ઓર એસે હી કે અપન જો સીખે હૈ વાકો અપન અપને કૃતિ મેં ભી લાવે એસે આચાર્ય ચરણ કો મેરી વિનંતી હૈ. ધન્યવાદ. શ્રી દ્વારકેશજી આધુનિક સમયમાં આપણા કર્તવ્યના વિષયમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વ પ્રયત્નેન દેવહી કર્તવ્યમેવહી સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ ગ્રંથાનાંચ પાઠનમ. આપણે શું કરી શકીએ, આપણે શું કરવું જોઈએ, તો આપણા સંપૂર્ણ પ્રયત્નોપૂર્વક જેટલું સામર્થ્ય પ્રભુએ આપણને આપ્યું છે તેનો ઉપયોગ કરીને પ્રભુની શ્રી મહાપ્રભુજી ઉપદિષ્ટ પ્રક્રિયા દ્વારા પોતાના ઘરમાં સેવા કરવી અને શ્રી આચાર્ય ચરણના ગ્રંથોનું પાઠ, તેનું અવગાહન, તેનું મનન, તેના દ્વારા સ્વકર્તવ્ય બોધનું નિર્ધારણ કરવું. વાર્તા પ્રસંગમાં આવે છે, નીંદ ભરી સોઈ હતે, પેટ ભરી ખાઈ હતે, નીંદ ભરી સોઈ હતે, પર આચાર્ય ચરણ કે ગ્રંથન કો પાઠ નિત્ય કરી હતે. તો બીજું કંઈ થાય કે ન થાય, ગ્રંથનો પાઠ, ગ્રંથનું અવગાહન, ગ્રંથના તાત્પર્યને ગ્રહણ કરવાથી પણ આપણા જીવનનો ઉત્કર્ષ થઈ શકે છે. તેથી આ પ્રક્રિયા દ્વારા પણ આપણે શ્રી મહાપ્રભુના સિદ્ધાંતોને સમજીએ. આ એક સામુદાયિક પ્રયાસ આપણા વ્યક્તિગત જીવનને પણ ઉત્કર્ષની દિશામાં લઈ જઈ શકે અને શ્રી મહાપ્રભુની કૃપાથી આપણે સાચા માર્ગના અનુગામી બનીએ તે શુભકામના સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરીશ. ચિંતન શિબિરમાં બહુત અચ્છે સિદ્ધાંતન કો પ્રતિપાદન શ્યામ દાદા દ્વારા કિયો ગયો. શ્રી મહાપ્રભુજી કે સિદ્ધાંત વચન ઉનકો ખાલી ઉપદેશ સુન લેનો માત્ર હી કાફી નહીં હૈ. પાતંજલ મહાભાષ્યમાં મહાભાષ્યકાર બડી સુંદર વાત કહે હૈ કે ચતુર્ભીર પ્રકાર વિદ્યોપયુક્તા ભવતી. કોઈ ભી ज्ञान जो है, कोई भी विद्या है, वाको चार प्रकार से जब उपयुक्त हो तभी वाकी सफलता है। सबसे पहले आगम कालेन, अर्थात वा विद्या को आगम हो वह है, कहीं से अपन वाकू उपदेश के रूप में सुने हैं, श्रवण करे हैं। दूसरो स्वाध्याय कालेन, वाको स्वयं अध्ययन करे हैं, चिंतन करे हैं। फिर वाके बाद प्रवचन कालेन, जब अपन ने वह विद्या को श्रवण कियो, चिंतन कियो, फिर वाकू कोई कुछ सिखानी चाहिए, तो वासे वह विद्या में और भी दृढ़ता आवे है। और तत्पश्चात चौथा सबसे महत्वपूर्ण बात कि व्यवहार काले नेति, वो अपने व्यवहार में भी उतरे तभी वाकी वास्तविक सफलता है। तो श्री महाप्रभु जी की कृपा से जो